श्री पद्म पुराण पातालखंड अध्याय 38। भगवान श्री कृष्ण द्वारा व्रज तथा द्वारका में निवास करनाराओनी मुक्ति, वैष्णवनी द्वादश शुद्धि, पांच प्रकार की पूजा, शालिग्राम ना स्वरूप ने महिमा नु वर्णन, तिलक नी विधि, अपराध ने तेना थी छूटवानो उपाय, हविष्य अन्न ने तुलसी नो महिमा। महादेव जी कहे छे, देवी, एक समय नी वात छे, भगवान श्रीकृष्ण द्वारिका थी मथुरा में आव्या ने त्यांथी यमुना पार करीने नंदना व्रज में गया। त्यां तेमणे पोताना पिता नंदजी तथा यशोदा मैया ने प्रणाम करीने तेमने सारी पेठे सांत्वना आपी। पछी पिता माताए पण तेमने छातीए लगाव्या। त्यार पछी तेओ वडील वृद्ध गोपो ने मळ्या। તે બધાને આશ્વાસન આપ્યું અને બધા બધા અને ઘણા બધા વસ્ત્રો અને આભૂષણો વગેરે ભેટમાં આપીને ત્યાં રહેવાવાળા બધા લોકોને સંતુષ્ટ કર્યા। ત્યાર પછી પાવન વૃક્ષોથી શોભતા યમુનાના રમણીય તટ પર ગોપાંગનાઓ સાથે શ્રીકૃષ્ણે ત્રણ રાત્રિ સુધી ત્યાં સુખપૂર્વક નિવાસ કર્યો। તે સમયે તે સ્થાન પર પોતાના પુત્રો અને સ્ત્રીઓ સહિત નંદજી વગેરે બધા લોકો, પશુ પક્ષી અને મૃગ વગેરે પણ ભગવાન વાસુદેવની કૃપાથી દિવ્ય રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થયા અને પરમધામ વૈકુંઠમાં ચાલ્યા ગયા। આ પ્રમાણે નંદના વ્રજમાં નિવાસ કરનારા બધા લોકોને પોતાનું નિરામય પદ પ્રદાન કરીને ભગવાન શ્રીકૃષ્ણ દેવીઓ અને દેવતાઓના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા સાંભળતા શોભા સંપન્ન દ્વારકાપુરીમાં આવ્યા। ત્યાં વાસુદેવ, ઉગ્રસેન, શંકરસણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને અક્રૂર વગેરે યાદવો દરરોજ તેમની પૂજા કરતા હતા તથા તે વિશ્વરૂપધારી ભગવાન દિવ્ય રત્નો દ્વારા બનેલા લતાગૃહોમાં પારિજાત પુષ્પો બિછાવેલા મૃદુલ પલંગો પર શયન કરીને પોતાની 16,008 રાણીઓની સાથે વિહાર કર્યા કરતા હતા। આ પ્રમાણે સંપૂર્ણ દેવતાઓનું હિત અને સમસ્ત પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન યદુવંશમાં ઉત્તીર્ણ થયા હતા। તેમણે બધા રાક્ષસોનો સંહાર કરીને પૃથ્વીના અતિશય ભારને હળવો કર્યો તથા નંદના વ્રજમાં અને દ્વારકાપુરીમાં નિવાસ કરનારા સમસ્ત પ્રાણીઓને ભવબંધનથી મુક્ત કરીને તેમને યોગીઓના ધ્યેય એવા પરમ સનાતન ધામમાં સ્થાપિત કરી દીધા। ત્યાર પછી તેઓ સ્વયં પણ પરમધામમાં પધાર્યા। પાર્વતીએ કહ્યું, ભગવાન, વૈષ્ણવનો જે યથાર્થ ધર્મ છે, જેનું અનુષ્ઠાન કરીને બધા મનુષ્ય ભવસાગરથી પાર થઈ જાય છે, તેનું વર્ણન કરો। મહાદેવજીએ કહ્યું, દેવી, પ્રથમ વૈષ્ણવની દ્વાદશ પ્રકારની શુદ્ધિ કરી છે। દ્વાદશ કહેતા બે હાથ, બે પગ, બે હાથ, બે કાન, બે આંખો, બે નાસિકા, એક મસ્તક અને એક અંતઃકરણ, આ 12 અંગોની શુદ્ધિ જ દ્વાદશ શુદ્ધિ છે। ભગવાનના મંદિરને લીપવું, ભગવાનની પ્રતિમાની પાછળ પાછળ જવું તથા ભક્તિપૂર્વક તેમની પ્રદક્ષિણા કરવી, આ ત્રણ કર્મ ચરણોની શુદ્ધિ કરનારા છે। ભગવાનની પૂજા માટે ભક્તિભાવ સાથે પત્ર અને પુષ્પોનો સંગ્રહ કરવો, હાથોની શુદ્ધિનો ઉપાય છે। આ શુદ્ધિ બધી પ્રકારની શુદ્ધિઓથી શ્રેષ્ઠ છે। ભક્તિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણના નામ અને ગુણોનું કીર્તન વાણીની શુદ્ધિનો ઉપાય કહ્યો છે। તેમની કથાનું શ્રવણ અને ઉત્સવના દર્શન આ બે કાર્ય ક્રમશઃ કાન અને આંખોની શુદ્ધિ કરનારા છે। મસ્તક પર ભગવાનનું ચરણોદક નિર્માલ્ય તથા માળા ધારણ કરવી, આ ભગવાનના ચરણોમાં પડેલા પુરુષ માટે માથાની શુદ્ધિના સાધન છે। ભગવાનના નિર્માલ્યના પુષ્પ વગેરેને સૂંઘવા એને અંત શુદ્ધિ તથા ઘ્રાણ શુદ્ધિનો ઉપાય માનવામાં આવે। શ્રીકૃષ્ણના યુગલ ચરણો પર ચડાવેલા પત્ર પુષ્પ વગેરે સંસારમાં એકમાત્ર પાવન છે, તે બધા અંગોને શુદ્ધ કરી દે છે। ભગવાનની પૂજા પાંચ પ્રકારની બતાવેલી છે, તે પાંચે ભેદોને સાંભળો, અભિગમન, ઉપાદાન, યોગ, સ્વાધ્યાય અને ઇજ્જ્યા, આ જ પૂજાના પાંચ પ્રકાર છે। તમે હવે તમને આનો ક્રમશઃ પરિચય આપું છું। દેવતાના સ્થાનને વાળી જુડીને સાફ કરવું, તેને લીપવું, તથા પહેલાના ચડાવેલા નિર્માલ્યને દૂર કરી દૂર કરવું એ અભિગમન કહેવાય છે. પૂજાના માટે ચંદન અને પુષ્પના સંગ્રહનું નામ ઉપાદાન છે. પોતાની સાથે પોતાના ઈષ્ટદેવની આત્મભાવના કરવી, અર્થાત મારા ઈષ્ટદેવ મારાથી ભિન્ન નથી, તે મારો જ આત્મા છે, આવી ભાવનાને દ્રઢ કરવાને યોગ કહે છે. ઈષ્ટદેવના મંત્રના અર્થ સમજીને જપ કરવો એ સ્વાધ્યાય છે. સુક્ત અને સ્તોત્ર વગેરેનો પાઠ, ભગવાનનું કીર્તન તથા ભગવદ્ તત્વનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોનો અભ્યાસ પણ સ્વાધ્યાય કહેવાય છે. પોતાના આરાધ્ય દેવની યથાર્થ વિધિથી પૂજા કરવાનું નામ ઈજ્જા છે. સુવ્રત, આ પાંચ પ્રકારની પૂજા મેં તમને બતાવી, ક્રમશઃ શ્રાષ્ટિ, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય અને સારૂપ્ય નામની મુક્તિ પ્રદાન કરે છે. હવે પ્રસંગવશ સાલિગ્રામ શિલાની પૂજા વિશે કંઈક નિવેદન કરીશ. ચાર ભુજાધારી ભગવાન વિષ્ણુની જમણી અને ઉપરની ભુજાના ક્રમથી અસ્ત્ર વિશેષ ગ્રહણ કરવાથી કેશવ વગેરે નામ હોય છે. અર્થાત જમણી તરફનો ઉપરનો હાથ, જમણી તરફનો નીચેનો હાથ, ડાબી બાજુની ઉપરનો હાથ અને ડાબી બાજુની નીચેનો હાથ, આ ક્રમથી ચારે હાથોમાં શંખચક્ર વગેરે આયુધોને ક્રમ અથવા વ્યતિક્રમપૂર્વક ધારણ કરવાથી ભગવાનની જુદી જુદી સંજ્ઞાઓ થાય છે. તે સંજ્ઞાઓને નિર્દેશ કરીને અહીં ભગવાનનું પૂજન બતાવવામાં આવે છે. ઉપયુક્ત ક્રમથી ચારે હાથોમાં શંખચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનાર વિષ્ણુનું નામ કેશવ છે. પદ્મ, ગદા, ચક્ર અને શંખના ક્રમથી શસ્ત્ર ધારણ કરવાથી તેને નારાયણ કહે છે. ક્રમશઃ ચક્ર, શંખ, પદ્મ અને ગદા ધારણ કરવાથી માધવ કહેવાય છે. ગદા, પદ્મ, શંખ, ચક્ર આ ક્રમથી આયુધ ધારણ કરનારા ભગવાનનું નામ ગોવિંદ છે. પદ્મ, શંખ, ચક્ર અને ગદાધારી વિષ્ણુને પ્રણામ છે. શંખ, પદ્મ, ગદા અને ચક્ર ધારણ કરનાર મધુસૂદન વિગ્રહને નમસ્કાર છે. ગદા, ચક્ર, શંખ અને પદ્મથી યુક્ત ત્રિવિક્રમને તથા ચક્ર, ગદા, પદ્મ અને શંખધારી વામન મૂર્તિને પ્રણામ છે. ચક્ર, પદ્મ, શંખ અને ગદા ધારણ કરનારા શ્રીધરને, શ્રીધર રૂપને નમસ્કાર છે. ચક્ર, ગદા, શંખ તથા પદ્મધારી ઋષિકેશ તમને પ્રણામ છે. પદ્મ, શંખ, ગદા અને ચક્ર ગ્રહણ કરનારા પદ્મનાભ વિગ્રહને નમસ્કાર છે. શંખ, ગદા, ચક્ર અને પદ્મધારી દામોદર તમને નમસ્કાર છે. શંખ, કમળ, ચક્ર અને ગદાધારી શંકરસણને નમસ્કાર છે. શંખ, ચક્ર, શંખ, ગદા અને પદ્મથી યુક્ત ભગવાન વાસુદેવ તમને પ્રણામ છે. શંખ, ચક્ર, ગદા અને કમળ વગેરે દ્વારા પ્રદ્યુમ્ન મૂર્તિ ધારણ કરવાવાળા ભગવાનને નમસ્કાર છે. ગદા, શંખ, કમળ તથા ચક્રધારી અનિરુદ્ધને પ્રણામ છે. પદ્મ, શંખ, ગદા અને ચક્રથી ચિહ્નિત પુરુષોત્તમ સ્વરૂપને નમસ્કાર છે. ગદા, શંખ, ચક્ર અને પદ્મ ગ્રહણ કરનારા અધોક્ષજને પ્રણામ છે. પદ્મ, ગદા, શંખ અને ચક્ર ધારણ કરનારા નૃસિંહ ભગવાનને નમસ્કાર છે. પદ્મ, ચક્ર, શંખ અને ગદા ધારણ કરનારા અચ્યુત સ્વરૂપને પ્રણામ છે. ગદા, પદ્મ, ચક્ર અને શંખધારી શ્રીકૃષ્ણ વિગ્રહને નમસ્કાર છે. જે સાલિગ્રામ શિલામાં દ્વાર સ્થાન પર એકબીજાને અડીને બે ચક્ર હોય, જે શુક્લવર્ણની રેખાથી અંકિત અને શોભા સંપન્ન દેખાતી હોય, તેને ભગવાન શ્રી ગદાધરનું સ્વરૂપ સમજવું જોઈએ. શંકરસણ મૂર્તિમાં બે અડીને ચક્ર હોય છે, લાલ રેખા હોય છે અને તેનો પૂર્વ ભાગ થોડો જાડો હોય છે, પ્રદ્યુમ્નના સ્વરૂપમાં થોડું થોડું પીડાપણું હોય છે. અનિરુદ્ધની મૂર્તિ ગોળ હોય છે અને તેના અંદરના ભાગમાં ઊંડો અને પહોળો છેદ હોય છે. અને એ સિવાય તે દ્વાર ભાગમાં નીલવર્ણ અને ત્રણ રેખાઓ વાળી હોય છે. ભગવાન નારાયણ શ્યામ વર્ણના હોય છે, તેમના મધ્ય ભાગમાં ગદાના આકારની રેખા હોય છે અને તેનું નાભિકમળ બહુ ઊંચું હોય છે. ભગવાન ઋષિની મૂર્તિમાં ચક્રનું સ્થૂળ ચિહ્ન હોય છે, તેનો વર્ણ કપિલ હોય છે તથા તેમાં ત્રણ કે પાંચ બિંદુ હોય છે. બ્રહ્મચારી આ મૂર્તિનું જ પૂજન કરવું જોઈએ, તેઓ ભક્તોની રક્ષા કરનારા છે. જે શાલિગ્રામ શિલામાં બે ચક્રના ચિહ્ન વિષમ ભાવે સ્થિત હોય, ત્રણ લિંગ હોય તથા ત્રણ રેખાઓ દેખાતી હોય તે વારાહ ભગવાનનું સ્વરૂપ છે। તેનો વર્ણ નીલ તથા આકાર સ્થૂળ હોય છે। ભગવાન વારાહ સૌની રક્ષા કરનારા છે। કચ્છપની મૂર્તિ શ્યામ વર્ણની હોય છે। તેનો આકાર પાણીની ભમરી જેવો ગોળ હોય છે। તેમાં જ્યાં ત્યાં બિંદુઓના ચિહ્ન જોવા મળે છે તથા તેનો પુષ્ઠ ભાગ શ્વેત હોય છે। શ્રીધરની મૂર્તિમાં પાંચ રેખાઓ હોય છે। વનમાલીના સ્વરૂપમાં ગદાનું ચિહ્ન હોય છે। ગોળ આકૃતિ મધ્ય ભાગમાં ચક્રનું ચિહ્ન તથા નીલવર્ણ આ વામન મૂર્તિની ઓળખ છે, જેમાં વિવિધ પ્રકારની અનેક મૂર્તિઓ તથા સર્પ શરીરના ચિહ્ન હોય છે। તે ભગવાન અનંતની પ્રતિમા છે। દામોદરની મૂર્તિ સ્થૂલકાય તથા નીલવર્ણની હોય છે। તેના મધ્ય ભાગમાં ચક્રનું ચિહ્ન હોય છે। ભગવાન દામોદર નીલ ચિહ્નથી યુક્ત થઈને સંકર્ષણ દ્વારા જગતની રક્ષા કરે છે। જેનો વર્ણ લાલ છે તથા જે લાંબી લાંબી રેખા છિદ્ર એક ચક્ર અને કમળ વગેરેથી યુક્ત અને સ્થૂળ છે તે શાલિગ્રામને બ્રહ્માની મૂર્તિ સમજવી જોઈએ, જેમાં મોટું છિદ્ર સ્થૂળ ચક્રનું ચિહ્ન અને કૃષ્ણ વર્ણ હોય તે શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે, જે બિંદુ યુક્ત અને બિંદુ રહિત બે પ્રકારની જોવા મળે છે। હયગ્રીવ મૂર્તિ અંકુશ જેવા આકારવાળી અને પાંચ રેખાઓવાળી હોય છે। ભગવાન વૈકુંઠ કૌસ્તુભ મણિ ધારણ કરે છે। તેમની મૂર્તિ બહુ નિર્મળ દેખાય છે। તે એક ચક્રવાળી અને શ્યામ વર્ણની હોય છે। મત્સ્ય ભગવાનની મૂર્તિ મોટા કમળના આકારની હોય છે। તેનો રંગ શ્વેત હોય છે અને તેમાં હારની રેખા હોય જોવા મળે છે। જે શાલિગ્રામનો વર્ણ શ્યામ હોય જેના દક્ષિણ ભાગમાં એક રેખા દેખાતી હોય તથા જેમાં ત્રણ ચક્ર હોય જે તે ભગવાન શ્રીરામચંદ્રજીનું સ્વરૂપ છે। તે ભગવાન સૌની રક્ષા કરનારા છે। દ્વારકાપુરીમાં સ્થિત શાલિગ્રામ સ્વરૂપ ભગવાન ગદાધરને નમસ્કાર છે। તેમના દર્શન બહુ જ ઉત્તમ છે। તે ભગવાન ગદાધરની મૂર્તિમાં એક ચક્ર હોય છે, લક્ષ્મી નારાયણ બે ચક્રોથી, ત્રિવિક્રમ ત્રણ થી, ચતુર્વ્યુહ ચાર થી, વાસુદેવ પાંચ થી, પ્રદ્યુમન છ થી, સંકર્ષણ સાત થી, પુરુષોત્તમ આઠ થી, નવવ્યુહ નવ થી, દશા અવતાર દસ થી, અનિરુદ્ધ અગિયાર થી અને દ્વાદશાત્મા બાર ચક્રોથી યુક્ત થઈને જગતની રક્ષા કરે છે। એનાથી વધારે ચક્ર ચિહ્ન ધારણ કરવાવાળા ભગવાનનું નામ અનંત છે। દંડ કમંડળ અને અક્ષમાળા ધારણ કરનારા ચતુર્મુખ બ્રહ્મા તથા પાંચ મુખ અને દસ ભુજાઓથી સુશોભિત વૃષભધ્વજ મહાદેવજી પોતાના આયુધો સાથે શાલિગ્રામ શિલામાં સ્થિત રહે છે। ગૌરી ચંડી સરસ્વતી અને મહાલક્ષ્મી વગેરે માતાઓ હાથમાં કમળ ધારણ કરવાવાળા સૂર્યદેવ, હાથી જેવા ખભાવાળા ગજાનન ગણેશ, છ મુખોવાળા સ્વામી કાર્તિકેય તથા બીજા પણ ઘણા દેવતાઓ શાલિગ્રામ પ્રતિમામાં મોજૂદ રહે છે। તેથી મંદિરમાં શાલિગ્રામ શિલાની સ્થાપના અથવા પૂજા કરવાથી આ બધા ઉપરોક્ત દેવતા પણ સ્થાપિત અને પૂજિત થાય છે। જે પુરુષ આ પ્રમાણે કરે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય છે। ગંડકી અર્થાત નારાયણી નદીના એક પ્રદેશમાં શાલિગ્રામ સ્થળ નામનું એક મહત્વપૂર્ણ સ્થાન છે। ત્યાંથી નીકળનારા પથ્થરને શાલિગ્રામ કહે છે। શાલિગ્રામ શિલાના સ્પર્શ માત્રથી કરોડો જન્મોના પાપોનો નાશ થઈ જાય છે। પછી જો તેનું પૂજન કરવામાં આવે તો તેના ફળ વિશે તો કહેવાનું જ શું, તે ભગવાનની સમીપ પહોંચાડનાર છે। ઘણા જન્મોના પુણ્યોથી જો કદી ગોષ્પદના ચિહ્નથી યુક્ત શ્રીકૃષ્ણ શિલા પ્રાપ્ત થઈ જાય તો તેના પૂજનથી મનુષ્યના પૂર્વ જન્મની સમાપ્તિ થઈ જાય છે। પ્રથમ શાલિગ્રામ શિલાની પરીક્ષા કરવી જોઈએ। જો તે કાળી અને ચીકણી હોય તો ઉત્તમ છે। જો તેની કાળાશ થોડી ઓછી હોય તો તે મધ્યમ શ્રેણીની માનવામાં આવે છે અને જો તેમાં બીજા કોઈ રંગનું મિશ્રણ હોય તો તે મિશ્ર ફળ પ્રદાન કરનારી હોય છે। જેમ સદા લાકડામાં રહેલો અગ્નિ મંથન કરવાથી પ્રગટ થાય છે તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપ્ત હોવાથી પણ શાલિગ્રામ શિલામાં વિશેષ રૂપે અભિવ્યક્ત થાય છે। જે દરરોજ દ્વારિકાની શિલા ગોમતી ચક્રથી યુક્ત બાર શાલિગ્રામ મૂર્તિઓનું પૂજન કરે છે તે વૈકુંઠ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। જે મનુષ્ય શાલિગ્રામ શિલાની અંદર ગુફાના દર્શન કરે છે તેના પિતૃ તૃપ્ત થઈને કલ્પના અંત સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે। જ્યાં દ્વારકાપુરીની શિલા અર્થાત ગોમતી ચક્ર રહે છે તે સ્થાન વૈકુંઠ લોક માનવામાં આવે છે. ત્યાં દેહ છોડનાર મનુષ્ય વિષ્ણુ ધામમાં જાય છે, જે શાલિગ્રામ શિલાની કિંમત કરે છે, જે તેને વેચે છે, જે વેચવાનું સમર્થન કરે છે તથા જે તેની પરીક્ષા કરીને મૂલ્યનું સમર્થન કરે છે તે બધા નરકમાં પડે છે. તેથી દેવી શાલિગ્રામ શિલા અને ગોમતી ચક્રનું ખરીદ વેચાણ કરવું ન જોઈએ. શાલિગ્રામ સ્થળથી પ્રગટ થયેલા ભગવાન શાલિગ્રામ અને દ્વારકાથી પ્રગટ થયેલા ગોમતી ચક્ર આ બંને દેવતાઓનો જ્યાં સમાગમ થાય છે ત્યાં મોક્ષ મળવામાં સહેજ પણ શંકા નથી. દ્વારકાથી પ્રગટ થયેલા ગોમતી ચક્રથી યુક્ત અનેક ચક્રોથી ચિહ્નિત તથા ચકાસન શિલા સમાજ આકાર વાળા ભગવાન શાલિગ્રામ સાક્ષાત ચિત્ત સ્વરૂપ નિરંજન પરમાત્મા જ છે. ઓમકાર રૂપ તથા નિત્યાનંદ સ્વરૂપ શાલિગ્રામને નમસ્કાર છે. મહાભાગ શાલિગ્રામ, હું તમારી કૃપા ચાહું છું. પ્રભો, હું ઋણગ્રસ્ત છું, મારા પર અનુગ્રહ કરો. હવે હું પ્રસન્નતાપૂર્વક તિલકની વિધિનું વર્ણન કરું છું. લલાટમાં કેશવ, કંઠમાં પુરુષોત્તમ, નાભીમાં નારાયણદેવ, હૃદયમાં વૈકુંઠ, ડાબા પડખામાં દામોદર, જમણા પડખામાં ત્રિવિક્રમ, મસ્તક પર ઋષિકેશ, પીઠમાં પદ્મનાભ, કાનોમાં ગંગા યમુના તથા બંને ભુજાઓમાં શ્રીકૃષ્ણ અને હરિનો નિવાસ સમજવો જોઈએ. ઉપયુક્ત સ્થાનોમાં તિલક કરવાથી આ બાર દેવતા સંતુષ્ટ થાય છે. તિલક કરીએ ત્યારે આ બાર નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ. જે આ પ્રમાણે કરે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને વિષ્ણુ લોકમાં જાય છે. ભગવાનના ચરણોદકને પીવું જોઈએ અને પુત્ર મિત્ર અને સ્ત્રી વગેરે સમસ્ત પરિવારના શરીર પર તેને છાંટવું જોઈએ. શ્રી વિષ્ણુનું ચરણોદક જો પીવામાં આવે તો તે કરોડો જન્મોના પાપોનો નાશ કરી દે છે. ભગવાનના મંદિરમાં ખડાવ કે વાહન પર બેસીને જવું, ભગવાન સંબંધી ઉત્સવનું સેવન ન કરવું, ભગવાનની સામે જઈને પ્રણામ ન કરવા, ઉચ્છિષ્ટ કે પવિત્ર અવસ્થામાં ભગવાનની વંદના કરવી, એક હાથે પ્રણામ કરવા, ભગવાનની સામે જ એક સ્થાન પર ઉભા ઉભા પ્રદક્ષિણા કરવી, ભગવાનની સામે પગ લાંબા કરવા, પલંગ પર બેસવું, સૂવું, જમવું, જૂઠું બોલવું, જોર જોરથી બૂમો પાડવી, પરસ્પર વાતો કરવી, રડવું, ઝઘડો કરવો, કોઈને દંડ દેવો, પોતાના બળના ઘમંડમાં આવીને કોઈના પર અનુગ્રહ કરવો, સ્ત્રીઓને કઠોર શબ્દો કહેતા બીજાની નિંદા કરવી, બીજાની સ્તુતિ ગાળો દેવી, અધો વાયુનો ત્યાગ, અપશબ્દ કરવો, શક્તિ હોવા છતાં ગૌણ ઉપચારોથી પૂજા કરવી, મુખ્ય ઉપચારોની વ્યવસ્થા ન કરવી, ભગવાનને ભોગ ધરાવ્યા વિના ભોજન કરવું, ઋતુના ફળને ભગવાનની સેવામાં અર્પણ ન કરવું, ઉપયોગમાં લીધા પછી બચેલા ભોજનને ભગવાનને અર્પણ કરવું, ભોજનનું નામ લઈને બીજાની નિંદા કે સ્તુતિ કરવી, ગુરુની સામે મૌન રહેવું, આત્મ પ્રશંસા કરવી તથા દેવતાઓનો ઠપકો આપવો, આ વિષ્ણુ પ્રત્યેના 32 અપરાધ જણાવેલા છે. મધુસૂદન, મારા દ્વારા દરરોજ હજારો અપરાધ થતા રહે છે, પરંતુ હું તમારો જ સેવક છું એવું સમજીને મને તેના માટે ક્ષમા કરો. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર નિશમ મયા ત્વાહમિતિ માં મત્વા સમસ્વ મધુસૂદન. 79 અધ્યાય 44મો શ્લોક. આ મંત્ર બોલીને ભગવાનની સામે દંડવત પડીને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રી હરિ સદા હજારો અપરાધ ક્ષમા કરે છે. દ્વિજાતિઓ માટે સવારે અને સાંજે 2 વાર જ ભોજન કરવું જોઈએ. ગોળ, દૂધી, લસણ, તાળનું ફળ અને રીંગણ વૈષ્ણવોએ ન ખાવા જોઈએ. વૈષ્ણવને માટે વડ, પીપળો, મદાર, આંકડો એટલે કે મદાર એટલે આંકડો, કુંભી એટલે કાયફળ, તેંદુ, કોવિદાર એટલે કચનાર અને કદમના પાંદડામાં ભોજન કરવું નિષિદ્ધ છે. બળી ગયેલું અને ભગવાનને અર્પણ ન કરેલું અન્ન, જંભીર અને બીજોરા લીંબુ, શાક તથા માત્ર મીઠું પણ વૈષ્ણવોએ ખાવું ન જોઈએ. જો ભૂલથી કદી ખાઈ લીધું તો ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. હેમંત ઋતુમાં ઉત્પન્ન થતું સફેદ ધાન જે સડેલું ન હોય, મગ, તલ, જવ, વટાણા, કાંગડી, શામો, શાક, હિલસા, એ પ્રકારની માછલી, કરેમું, બથુઆ, મૂળા, બીજા મૂળવાળા શાક, સિંધો મીઠું અને સાંભર મીઠું, ગાયનું દહીં, ગાયનું ઘી માખણ કાઢ્યા વિનાનું ગાયનું દૂધ, ફણસ, કેરી, હરડે, પીપળ, જીરું, નારંગી, આંબલી, કેળા, હરફા, રેવડી, આંબળાનું ફળ, શેરડીના રસથી બનેલી વસ્તુઓમાં ગોળ સિવાયની બધી વસ્તુઓ તથા તેલ વિના રાંધેલું અન્ન, બધી વસ્તુઓનો મુનિઓ હવિષ્યાન્ન કહે છે. બધી વસ્તુઓને મુનિઓ હવિષ્યાન્ન કહે છે. જે મનુષ્ય તુલસીના પત્ર અને પુષ્પ વગેરેની માળા ધારણ કરે છે તેને પણ વિષ્ણુ જ સમજવા જોઈએ. આમળાનો વૃક્ષ વાવીને મનુષ્ય વિષ્ણુ જેવો થઈ જાય છે. આમળાની ચારે બાજુ 350 હાથની ભૂમિને કુરુક્ષેત્ર જાણવી જોઈએ. તુલસીના લાકડાના રુદ્રાક્ષ જેવા દાણા બનાવીને તેની માળા તૈયાર કરીને પહેરીને ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાનને ચડાવેલી તુલસીની માળા મસ્તક પર ધારણ કરવી તથા ભગવાનને અર્પણ કરેલા ચંદન દ્વારા પોતાના શરીર પર ભગવાનનું નામ લખવું. જો તુલસીના કાષની બનેલી માળાઓથી અલંકૃત થઈને મનુષ્ય દેવતાઓ અને પિતૃનું પૂજન કરે તો તેનું કરોડો ગણું ફળ મળે છે. જે મનુષ્ય તુલસીના કાષની માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરીને ફરી પ્રસાદ રૂપે તેને ભક્તિપૂર્વક ધારણ કરે છે તેના પાતક નષ્ટ થઈ જાય છે. પાદ્ય વગેરે ઉપચારોથી તુલસીની પૂજા કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરવું, જે દર્શન કરવાથી સમસ્ત પાપ સમુદાયનો નાશ કરી દે છે. સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે છે. પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે. જળ સિંચવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે. રોપવાથી ભગવાન શ્રી કૃષ્ણની સમીપ લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ફળ ચડાવવાથી મોક્ષરૂપી ફળ આપે છે. તે તુલસી દેવીને નમસ્કાર છે. યાદ્રષ્ટા નિખિલા અગસંગ સમની સ્પૃષ્ટા વપુષ્વા પાવની રોગાણામ ભિવનિંદિતા નિરસની સિક્તા સિક્તા અંતક ત્રાસિની પ્રત્યાસતી વિદ્યાસિની ભગવત કૃષ્ણસ્ય સરોપિતા ન્યસ્તા તચ્ચરણે વિમુક્તિ ફલદા તસ્ય તુલસ્ય નમઃ. 19મા અધ્યાયનો 68મો શ્લોક. અનુક્રમણિકા પ્રમાણે જે આપણે અનુક્રમણિકા પદ્મ પુરાણની અંદર આપવામાં આવે છે એના પ્રમાણે 38મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.